દૂર દેશ થી લાધ્યું જ્ઞાન, હાઈબ્રિડ ખેતી બમણો લાભ, ધરતી તોડી ફૂટે પાન, ગામ લોક ને અચરજ થાય. હે બાળક ખેતર ખોળો ખૂંદે, જઈ નિશાળે અક્ષર ઘૂંટે, ઘણી વાર્તા ભણી ભૂગોળ, પોતી વાગે પાડે સોળ. દુનિયામાં ખોજપુરી નું સ્થાન ક્યાં છે નથી ખબર. ચલો હાથ ધર, હાથ ધર.